પુરાણ અધ્યાય છ. ચંદ્રવંશની અંતર્ગત જહ્નુ, કુશિક તથા ભૃગુવંશનું સંક્ષિપ્ત વર્ણન લોમર્ષણજી કહે છે. પૂર્વકાળમાં જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનો વિસ્તાર કરવા ઈચ્છતા હતા ત્યારે તેમના મનથી મહર્ષિ અત્રિનો પ્રાદુર્ભાવ થયો, જે ચંદ્રમાના પિતા હતા. સાંભળવામાં આવ્યું છે કે અત્રિએ 3000 દિવ્ય વર્ષો સુધી અનુત્તર નામની તપસ્યા કરી હતી. તેમાં તેમનું વીર્ય ઉર્ધુગામી થઈ ગયું હતું. તેજ ચંદ્રમા રૂપે પ્રગટ થયું. મહર્ષિનું તે તેજ ઉર્ધુગામી થવાથી તેમના નેત્રોમાંથી જળરૂપે પડ્યું અને દસે દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યું. તે ચંદ્રમાને જોઈ બ્રહ્માજીએ સંપૂર્ણ લોકના હિતની કામનાથી તેને રથ પર બેસાડ્યો. અત્રિના પુત્ર મહાત્મા સોમના આવિર્ભાવ પછી બ્રહ્માજીના પુત્ર અને અન્ય મહર્ષિઓ તેમની સ્તુતિ કરતા હતા, તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરતા તેમણે પોતાનું તેજ સમસ્ત લોકની પુષ્ટિને માટે બધી બાજુ ફેલાવી દીધું. ચંદ્રમાએ તે શ્રેષ્ઠ રથ પર બેસીને સમુદ્ર પર્યંત સંપૂર્ણ પૃથ્વીની 21 વાર પરિક્રમા કરી. તે સમયે તેમનું તે તેજ પૃથ્વી પર પડ્યું, તેનાથી બધા પ્રકારના અન્ન વગેરે ઉત્પન્ન થયા, જેનાથી આ જગત જીવન ધારણ કરે છે. આ પ્રમાણે મહર્ષિઓના સ્તવનથી તેજ પ્રાપ્ત કરીને ચંદ્રમાએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી. તેનાથી સંતુષ્ટ થઈને બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ બ્રહ્માજીએ તેમને બીજ, ઔષધિ, જળ તથા બ્રાહ્મણોના રાજા બનાવી દીધા. મૃદુલ સ્વભાવવાળાઓમાં સૌથી શ્રેષ્ઠ સોમે તે વિશાળ રાજ્ય પ્રાપ્ત કરીને રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન કર્યું, જેમાં લાખોની દક્ષિણા આપવામાં આવી. તે યજ્ઞમાં સિની, કુહુ, ધૃતિ, પૃષ્ટિ, પ્રભા, વસુ, કીર્તિ, ધૃતિ તથા લક્ષ્મી આ નવ દેવીઓએ ચંદ્રમાનું સેવન કર્યું. યજ્ઞના અંતમાં અવભૃત સ્નાન પછી બધા દેવતાઓ તથા ઋષિઓએ તેમનું પૂજન કર્યું. રાજાધિરાજ સોમ દસે દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યા. મહર્ષિઓ દ્વારા સત્કૃત્ય દુર્લભ ઐશ્વર્ય પામીને ચંદ્રમાની બુદ્ધિ ભ્રાંત થઈ ગઈ. તેમનો વિનય ભાવ ચાલ્યો ગયો અને અનિતિ આવી ગઈ. પછી તો ઐશ્વર્યના મદથી મોહિત થઈને તેમણે બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કરી લીધું. દેવતાઓ અને દેવર્ષિઓએ વારંવાર પ્રાર્થના કરવા છતાં તેમણે બૃહસ્પતિજીને તારા પાછી ન આપી. ત્યારે બ્રહ્માજીએ વચ્ચે પડીને તારાને પાછી અપાવી. તે સમયે તે સગર્ભા હતી. એ જોઈને બૃહસ્પતિએ ક્રોધિત થઈને કહ્યું, મારા ક્ષેત્રમાં તમારે બીજાનો ગર્ભ ધારણ કરવો ન જોઈએ. ત્યારે તેણે તણખલાના સમૂહ પર તે ગર્ભનો ત્યાગ કર્યો. ઉત્પન્ન થતા જ તેણે પોતાના તેજથી દેવતાઓને લજવી દીધા. તે સમયે બ્રહ્માજીએ તારાને પૂછ્યું, સાચું કહો, આ કોનો પુત્ર છે? ત્યારે તે હાથ જોડીને બોલી, ચંદ્રમાનો છે. આટલું સાંભળતા જ રાજા સોમે તે બાળકને ખોળામાં લઈ લીધો અને તેનું મસ્તક સૂંઘીને બુદ્ધ નામ રાખ્યું. આ બાળક બહુ બુદ્ધિમાન હતો. બુદ્ધ આકાશમાં ચંદ્રમાથી પ્રતિકૂળ દિશામાં ઉદિત થાય છે. મુનિવરો, બુદ્ધના પુત્ર પુરુરવા થયા, જે મોટા વિદ્વાન, તેજસ્વી, દાનશીલ, યજ્ઞ કરતા તથા અધિક દક્ષિણા આપનારા હતા. તેઓ બ્રહ્મવાદી, પરાક્રમી તથા શત્રુઓ માટે દુર્ધર્ષ હતા. નિરંતર અગ્નિહોત્ર કરતા હતા અને યજ્ઞોના અનુષ્ઠાનમાં વ્યસ્ત રહેતા હતા. સત્યવાદી અને પવિત્ર બુદ્ધિના હતા. ત્રણેય લોકમાં તેમના જેવો કોઈ યશસ્વી ન હતો. તેઓ બ્રહ્મવાદી, શાંત, ધર્મજ્ઞ તથા સત્યવાદી હતા. તેથી યશસ્વીની ઉર્વશીએ તેમનું વર્ણન કર્યું. રાજા પુરુરવા ઉર્વશીની સાથે પવિત્ર સ્થાનોમાં 59 વર્ષો સુધી વિહાર કરતા રહ્યા. તેમણે મહર્ષિઓ દ્વારા પ્રશંસાપાત્ર એવા પ્રયાગમાં રાજ્ય કર્યું. પુરુરવાને 7 પુત્ર થયા, જે ગંધર્વ લોકમાં પ્રસિદ્ધ અને દેવકુમારો જેવા સુંદર હતા. તેમના નામ આ પ્રમાણે છે, આયુ, અમાવસુ, વિશ્વાયુ, શ્રુતાયુ, દ્રઢાયુ, વનાયુ તથા બહવાયુ. આ બધા ઉર્વશીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. આમાં વસુના પુત્ર રાજા ભીમ થયા. ભીમના પુત્ર કાંચન પ્રભ અને તેમના પુત્ર મહાબલી સુહોત્ર થયા. સુહોત્રના પુત્રનું નામ જહનું હતું, જે કેશિનીના ગર્ભથી ઉત્પન્ન થયા હતા. તેમણે સર્પમેઘ નામક મહાન યજ્ઞ અનુષ્ઠાન કર્યું. એકવાર ગંગા તેમને પતિ બનાવવાના લોભથી તેમની પાસે આવી, પરંતુ તેમણે અનિચ્છા પ્રગટ કરી દીધી. ત્યારે ગંગાએ તેમની યજ્ઞશાળા વહાવી દીધી. એ જોઈને જહનુએ ક્રોધપૂર્વક કહ્યું, ગંગા, હું તારું જળ પી જઈને તારા પ્રયત્નને વ્યર્થ કરી દઉં છું, તો તારા અહંકારનું ફળ તરત જ પ્રાપ્ત કરી લે. આમ કહીને તેઓ ગંગાને પી ગયા. એ જોઈને મહર્ષિઓએ બહુ વિનંતી કરીને ગંગાને જહનુની પુત્રી રૂપે પ્રાપ્ત કરી. ત્યારથી ગંગાનું નામ જાહ્નવી પ્રસિદ્ધ થયું. ત્યાર પછી જહનુએ યુવનાશ્વની પુત્રી કાવેરી સાથે લગ્ન કર્યા. યુવનાશ્વના શ્રાપથી ગંગા પોતાના અડધા સ્વરૂપે કાવેરીમાં ભળી ગઈ હતી. જહનુએ કાવેરીના ગર્ભથી સુનદ નામક ધાર્મિક પુત્રને જન્મ આપ્યો. સુનદના પુત્ર અજક, અજકના બલાકાશ્વ અને બલાકાશ્વના પુત્ર કુશ થયા. કુશના દેવતાઓ જેવા તેજસ્વી ચાર પુત્ર થયા, કુશિક, કુશનાભ, કુશાંબ અને મૂર્તિમાન. રાજા કુશિકે ઇન્દ્ર જેવો પુત્ર પ્રાપ્ત કરવા માટે તપ કર્યું. 1000 વર્ષ પૂરા થયા પછી ઇન્દ્ર ભયભીત થઈને એમની પાસે આવ્યા. એમણે સ્વયં પોતાને એમના પુત્ર રૂપે પ્રગટ કર્યા. તે સમયે રાજા ગાધીના નામે પ્રસિદ્ધ થયા. કુશિકની પત્ની પોરા હતી, તેના ગર્ભથી ગાધીનો જન્મ થયો હતો. ગાધીને ત્યાં એક પરમ સૌભાગ્યશાળીની કન્યા થઈ, તેનું નામ સત્યવતી હતું. ગાધીએ તેના લગ્ન શુક્રાચાર્યના પુત્ર રુચિક સાથે કર્યા હતા. રુચિક પોતાની પત્નીથી બહુ પ્રસન્ન રહેતા હતા. એમણે પોતાના તથા રાજા ગાધીને પુત્ર થાય તે માટે અલગ અલગ ચરુ તૈયાર કર્યા અને પોતાની પત્નીને બોલાવીને કહ્યું, શુભા, આ ચરુનો ઉપયોગ તમે કરજો અને બીજો ચરુ તમારી માતાને, તમારા માતાના ઉપયોગ માટે છે. તમારી માતાને જે પુત્ર થશે તે તેજસ્વી ક્ષત્રિય થશે. પૃથ્વી પર બીજા ક્ષત્રિયો તેને જીતી નહીં શકે. તે મોટા મોટા ક્ષત્રિયોનો સંહાર કરનાર થશે તથા તમારા માટે જે ચરુ તૈયાર કર્યો છે તે તમારા પુત્રને ધીર, તપસ્વી, શાંતિપરાયણ તથા શ્રેષ્ઠ બ્રાહ્મણ બનાવશે. પોતાની પત્ની નામ કહીને ભૃગુનંદન રુચિક ગાઢ વનમાં જઈને તપસ્યા કરવા બેસી ગયા. તે સમયે રાજા ગાધી પોતાની પત્ની સાથે તીર્થયાત્રાના પ્રસંગમાં પોતાની પુત્રીને મળવા માટે મુનિના આશ્રમ પર આવ્યા હતા. સત્યવતીએ બંને ચરુ ઋષિ પાસેથી લઈ લીધા હતા. એણે તે ચરુ હાથમાં લઈને પોતાની માતાને ધર્યા. એની માતાએ ભાગ્યવશ પોતાનો ચરુ પુત્રીને આપી દીધો અને એનો ચરુ પોતે લઈ લીધો. ત્યાર પછી સત્યવતીએ સમસ્ત ક્ષત્રિયોનો વિનાશ કરનારો ગર્ભ ધારણ કર્યો. એનું શરીર બહુ તેજસ્વી થઈ રહ્યું હતું, દેખાવમાં બહુ ભયંકર લાગતી હતી. રુચિકેને જોઈને યોગ દ્વારા બધું જ જાણી લીધું અને કહ્યું, અને એને કહ્યું, ભદ્રે, તમારી માતાએ ચરુ બદલીને તમને છેતર્યા છે. તમારો પુત્ર કઠોર કર્મ કરનારો અને બહુ ભયંકર થશે તથા તમારો ભાઈ બ્રહ્મભૂત તપસ્વી થશે, કારણ કે મેં તપોબળથી સર્વરૂપ બ્રહ્મભાવ તેમાં સ્થાપિત કર્યો હતો. ત્યારે સત્યવતીએ પોતાના પતિને પ્રસન્ન કરતા કહ્યું, મુનિ, મારો પુત્ર આવો ન થાય. તમારા જેવા મહર્ષિનો પુત્ર બ્રાહ્મણોમાં અધમ થાય એવું ઈચ્છતી નથી. આ સાંભળીને મુનિ બોલ્યા, ભદ્રા, મારો પુત્ર આવો થાય એવો સંકલ્પ મેં નથી કર્યો. છતાં પિતા અને માતાના કારણે પુત્ર કઠોર કર્મ કરનારો થઈ શકે છે. આ સાંભળીને સત્યવતી બોલી, મુનિ, તમે ધારો તો નવી સૃષ્ટિને પણ ઉત્પન્ન કરી શકો છો. પછી યોગ્ય પુત્ર ઉત્પન્ન કરવો એ કઈ મોટી વાત છે? તમે મને શાંતિ પરાયણ કોમળ સ્વભાવનો પુત્ર આપવાની કૃપા કરો. જો ચરુનો પ્રભાવ ફેરવી શકાતો ન હોય તો તેવા ઉગ્ર સ્વભાવનો પુત્ર ભલે થાય, પરંતુ પુત્ર એવો કદી ન થાય. ત્યારે મુનિએ પોતાના તપોબળથી એવું જ કરવાનું આશ્વાસન આપતા સત્યવતી પ્રત્યે પ્રસન્નતા પ્રગટ કરતા કહ્યું, સુંદરી, પુત્ર અને પૌત્રમાં હું કોઈ ભેદ માનતો નથી. તમે જે કહ્યું છે તેવું જ થશે। ત્યાર પછી સત્યવતીએ જમદગ્નિને જન્મ આપ્યો, જે તપસ્યા પરાયણ જીતેન્દ્રિય તથા સર્વત્ર સમભાવ રાખનારા હતા। સત્યવતી પણ સત્ય ધર્મમાં તત્પર રહેનારી પુણ્યાત્મા સ્ત્રી હતી। તે જ કૌશિકી નામે પ્રસિદ્ધ મહાનદી થઈ ઈશ્વાકુ વંશમાં રેણુ નામક એક રાજા હતા। એમની પુત્રીનું નામ રેણુકા હતું, રેણુકાને કામલી પણ કહે છે। તપ અને વિદ્યાથી સંપન્ન જમદગ્નિએ રેણુકાના ગર્ભથી અત્યંત ભયંકર પરશુરામજીને પ્રગટ કર્યા। સગડી વિદ્યાઓમાં પારંગત ધનુર્વેદમાં પ્રવીણ ક્ષત્રિયોનો સંહાર કરનારા તથા પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી હતા। ઋચિકના સત્યવતીથી પ્રથમ તો બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ જમદગ્નિ થયા। મધ્યમ પુત્ર સુનહસેપ અને કનિષ્ઠ પુત્ર સુનહપુચ્છ હતા। કુશિક નંદન ગાધીએ વિશ્વામિત્રને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા, જે તપસ્વી વિદ્વાન અને શાંત હતા। એ બ્રહ્મર્ષિની સમાનતા પ્રાપ્ત કરીને વાસ્તવમાં બ્રહ્મર્ષિ થઈ ગયા। ધર્માત્મા વિશ્વામિત્રનું બીજું નામ વિશ્વરથ હતું। વિશ્વામિત્રના દેવરાત વગેરે ઘણા પુત્ર થયા, જે સંપૂર્ણ વિશ્વમાં વિખ્યાત હતા। એમના નામ આ પ્રમાણે છે: દેવરાત, કાત્યાન ગોત્રના પ્રવર્તક કતિ, હિરણ્યાક્ષ, રેણુ, રેણુક, સંકૃતિ, ગાલવ, મુદગલ, મધુચ્છંદ, જય, દેવલ, અષ્ટક, કચ્છપ અને હારિત, આ બધા વિશ્વામિત્રના પુત્ર હતા। આ કૌશિક વંશના મહાત્માઓના ગોત્ર આ પ્રમાણે છે: પાણીની, પ્રભુ, ધ્યાન જપ્ય, પાર્થિવ, દેવરાત, સાલંકાયન, બાષ્કલ, લોહિતાયન, હારિત અને અષ્ટકાધ્યાજન। આ વંશમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયોનો સંબંધ વિખ્યાત છે। વિશ્વામિત્રના પુત્રમાં સુનહસેપ સૌથી મોટો માનવામાં આવે છે, જોકે એનો જન્મ ભૃગુકુળમાં થયો હતો, તેમ છતાં એ કૌશિક ગોત્રનો થઈ ગયા। હરિદેશ્વરના યજ્ઞમાં એને પશુ બનાવીને લાવવામાં આવ્યો હતો, પરંતુ દેવતાઓએ તેને વિશ્વામિત્રને સમર્પિત કરી દીધો। દેવતાઓ દ્વારા પ્રદત્ત અપાયેલો હોવાના કારણે એ દેવરાત નામે વિખ્યાત થયો। વિશ્વામિત્રની પત્ની દેશદવતીના ગર્ભથી અષ્ટકનો જન્મ થયો હતો। અષ્ટકનો પુત્ર લોહી હોવાનું કહેવાય છે। આ પ્રમાણે મેં જહનુ કુળનું વર્ણન કર્યું। હવે પછી મહાત્મા આયુના વંશનું વર્ણન કરીશ। અધ્યાય 6 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।